હોવો જોઈએ. એટલે કૃષ્ણાશક્તિ એની સુદૃઢ બને, અને કૃષ્ણાશક્તિને સુદૃઢ બનવામાં પ્રતિબંધ કરનારા જેટલા પણ પરિબળો આવી રહ્યા છે એનાથી એ બચવાનો પ્રયાસ કરે. આ બે કર્તવ્યો મહાપ્રભુજી પ્રથમ કક્ષાના પુષ્ટિ માર્ગીને આપી રહ્યા છે. એની જે કૃષ્ણાશક્તિ છે, કૃષ્ણમાં અનન્ય આશ્રય છે, એની પ્રતિજ્ઞાના રૂપમાં એને શરણ દીક્ષા પુષ્ટિ માર્ગમાં આપવામાં આવે છે. પહેલી કંઠી જે છે તે પ્રાચીન સમયમાં બીજા બધા ધર્મ સંપ્રદાયોમાં જેમ હતું તે રીતે પુષ્ટિ માર્ગમાં પણ હતું કે શરણ દીક્ષા જે વખતે આપવામાં આવતી ત્યારે એ વ્યક્તિનું નામ પણ બદલવામાં આવતું. એટલે વૈષ્ણવ પરંપરાના અનુસાર એ વ્યક્તિનું નામ આપવામાં આવતું, લૌકિક નામ એનું જે કંઈ પણ હોય, રામદાસ, કૃષ્ણદાસ વગેરે એવા નામો. આજે પણ અમુક જે સંન્યાસ માર્ગી સંપ્રદાયો છે એ સંન્યાસ દીક્ષાની અંદર નામો બદલવામાં આવે છે, જૈન હોય કે ઇવન મુસ્લિમ ધર્મો કે ઈસાઈ ધર્મમાં પણ એ પદ્ધતિ રહી છે. આજકાલ ઈસાઈઓએ થોડી પોતાની કાર્યશૈલી બદલી છે, અને જો હિન્દુમાંથી કોઈ ઈસાઈ થતું હોય તો એ લોકોનું ઈસાઈ નામ એ લોકો નથી પાડતા, કેમ કે આ વિષયમાં સમાજની અંદર જાગૃતિ આવી ગઈ છે, અને કોઈ હિન્દુ છે એ વટલાઈને ઈસાઈ બને અને એનું ઈસાઈ નામથી એ એ ધર્મનો છે એવું ઓળખાઈ જાય તો હિન્દુઓ એના પ્રત્યે થોડી સારી ભાવનાથી નથી જોતા હોતા. એ લોકોએ જાણ્યું ત્યારથી એ લોકોએ પોતાના ધર્મના પ્રચારની એ પદ્ધતિ બદલી કે હવે આપણે નામ નહીં બદલવાના, જેથી જ્યાં સુધી એ વ્યક્તિ એકદમ અંદર સુધી પરિચિત ન થાય ત્યાં સુધી ખબર ન પડે કે આપણે કોઈ ઈસાઈ સાથે રહી રહ્યા છીએ, વાત કરી રહ્યા છીએ કે હિન્દુ છે. મુસ્લિમ પણ ધીરે ધીરે એ દિશા તરફ જઈ રહ્યા છે કે એ વ્યક્તિના નામથી ખબર ન પડે પણ પૂરું નામ આપણે જાણીએ ત્યારે ખબર પડે કે આ અર્જન ભાઈ, પછી આવે ફતેહ મહમદ કે અલી મહમદ. તો પિતાનું નામ છે જૂની પરંપરામાં મુસ્લિમ રહ્યું હોય પણ પુત્ર છે એ હવે પ્રચલિત નામથી જ ઓળખાતો હોય છે. સરનેમ ઉપરથી પણ ખબર પડે, ઘણી બધી સરનેમ એવી મિક્સિંગ હોય છે કે ખબર નથી પડતી કે હિન્દુ છે કે મુસલમાન. તો પ્રથમ એ જે કમિટમેન્ટ છે પ્રભુ પ્રત્યેની પ્રતિબદ્ધતા કે કૃષ્ણ જ મારો સ્વામી છે અને હું કૃષ્ણનો અનન્ય દાસ છું, તે સ્તરે આપણને મહાપ્રભુજી કહે છે કે તો હવે આપણી પાત્રતા છે કે પુષ્ટિ માર્ગની શરણ દીક્ષા આપણે લઈ શકીએ. આ સંબંધમાં નવીન વ્યક્તિ માટે તો એનું કમિટમેન્ટ જરૂરી બને છે. આ બધી આદર્શની વાતો છે, હું અત્યારની વાત નથી કરી રહ્યો. હમણાં તો ફરીથી એ જ અંધેરી નગરીને ગંડુ રાજા, ટકેશેર બાજી ટકેશેર ખાજા, આ જ અત્યારે નિયમ છે. પણ મહાપ્રભુજીએ કહેલી વાતો, આપણા પૂર્વાચાર્યો કહેલી વાતો આ છે, વૈષ્ણવ પરિવારની અંદર જે સંતાન પેદા થઈ છે એના માટે આપણે ત્યાં કંઈક અલગ પદ્ધતિ છે. અને પદ્ધતિ એ છે કે જેમ કોઈ ડૉક્ટર પાસે બાળકને સારવાર માટે લઈ જવામાં આવે તો કાલે મેં કહ્યું તેમ બાળકને ડૉક્ટર કોઈ સૂચના નથી આપતું, એને જે લઈ જાય એને સૂચના આપવામાં આવે છે. એવી રીતે વૈષ્ણવ પરિવારની અંદર કોઈ સંતાન પેદા થઈ છે અને માતા પિતા કે એ એમને લઈને જાય છે તો એ માતા પિતાને સન્મુખ જોઈને એ બાળકને પણ અષ્ટાક્ષરની દીક્ષા આપી શકાય છે. પણ ફરીથી આજની તારીખમાં એ પણ રિસ્કી છે, કેમ કે કૂવામાં હોય તો અવાડામાં આવે, આ એક ન્યાય છે. પણ માતા પિતાના જ કોઈ ઠેકાણા ન હોય તે સ્થિતિમાં એમનું મોડું જોઈને ને એમની સંતાનને દીક્ષા આપવી એ બહુ જોખમી છે. એટલે મેં કાલે તમને મોરબીનો જે પ્રસંગ કહ્યો હતો એ વાત થોડી અધૂરી રહી હતી. મેં એ વ્યક્તિને બધું સમાપન થઈ ગયું તે પછી એમણે મને પૂછ્યું કે આજે તો સૂઈ ગયા છે બાળકો તો કાલે આપના મુકામ ઉપર આવીએ સવારે. બધી રામાયણ થઈ ગઈ પછી સીતાનું હરણ, હરણની સીતા જેવી વાત હતી આ બધી. પણ મેં એમને કહ્યું કે મને ખુશી થશે કોઈ પુષ્ટિ માર્ગની અંદર નવીન તમારો પરિવારનો સદસ્ય આવે તો, પણ જો તમે એટલું પ્રતિજ્ઞા કરો કે અષ્ટાક્ષરની એક માલા અને કૃષ્ણાશ્રયનો પાઠ આટલું ઓછામાં ઓછું કર્યા વગર તમે જલપાન ન કરો, ખાનપાન ન કરો, એટલી પ્રતિજ્ઞા તમે લો તો હું તમે તમારા ભરોસે તમારા બાળકને આ દીક્ષા આપી શકું છું. પણ એ એનો જવાબ મને મળ્યો નહીં. તમે જુઓ આ કેટલી ગદ્દારી છે આપણી, હો, મહાપ્રભુજી પ્રત્યેની કેટલી ગદ્દારી છે જબરજસ્ત, કે પ્રભુ પ્રત્યેની કેટલી ધોકાબાજી છે, કે જો આટલું પણ આપણે એક વૈષ્ણવ તરીકે કૃષ્ણ માર્ગી તરીકે આપણે કમિટમેન્ટ ન લઈ શકતા હોઈએ, એટલો સમય પણ એ ધર્મ માટે ન ફાળવી શકતા હોઈએ, તો મુસલમાન બની જાઓ સાલાઓ, તમે પુષ્ટિ માર્ગમાં શું કામ ભરાવ છો. આપણને એક જાતનો આક્રોશ થઈ જાય કે શું મતલબ શું છે. તો પછી એ માગણી જ અસ્થાને ગણાય, એવો વિચાર જ અસ્થાને ગણાય, કે જો આપણે એટલું પણ કમિટમેન્ટ આપણા આરાધ્ય પ્રત્યે ન રાખી શકતા હોઈએ. તો આજની તારીખમાં જે પ્રાચીનોએ આ નિર્ણય આપ્યો છે એ પણ ફરી પાછો સંશોધનીય બની જાય છે, કેમ કે હવે એ પરિસ્થિતિ નથી રહી ગઈ કે માતા પિતા નહી વૈષ્ણવતાના આધારે એમના ભરોસે આપણે સંતાનને વૈષ્ણવ બનાવી શકીએ. જો પ્રાચીન એ પરંપરા હતી ગુરુકુલની, કે જે દીક્ષા લે એને સીધું ગુરુકુલમાં વાસ કરવો પડે અને ત્યાં ગુરુના માર્ગદર્શન નીચે એની શિક્ષા દીક્ષા સંપન્ન થાય, એવી જાતની કોઈની તત્પરતા હોય તો આખી વાત અલગ બની જાય છે. મહાપ્રભુજીના સમયમાં એક એવો રોચક દૃષ્ટાંત છે કે અનાથ બાલકને મહાપ્રભુજીને હાથે લાગી ગયો, મહાપ્રભુજી પોતાની પાસે રાખ્યો, ઘણા વર્ષો સુધી પોતાની સાથે રહ્યો ખવાસ તરીકે, અને મહાપ્રભુજી એની ટાઈમ ટુ ટાઈમ એવી રીતે પરીક્ષા કરતા, ક્યારેક એને વધારે ભોજન આપતા, ક્યારેક ઓછું આપતા, ક્યારેક વહેલું આપતા, ક્યારેક મોડું આપતા, અને એ ખાસ ટેસ્ટિંગ એની એ રીતે થતી કે મહાપ્રભુજી પ્રત્યે એને કોઈ અનાસ્થા થઈ રહી છે કે નહીં, એની દૃઢતા કાયમ છે કે નહીં, વિવેક ધૈર્ય એનો સ્થિર થઈ રહ્યો છે કે નહીં. કેમકે મહાપ્રભુજીને આજીવન એને ટીંગાવીને ચાલવાના નહોતા, મહાપ્રભુજી ઈચ્છતા હતા કે એક સમય પછી એ પોતે પોતાના ઘરમાં પ્રભુને પધરાવીને સેવા કરતો થાય, એટલે એની સ્વતંત્રતા માટે એકદમ તૈયાર થઈ જાય, એટલે મહાપ્રભુજી આવી ટ્રેનિંગ આપતા એને. અને પછી જ્યારે અવસર આવ્યો અને મહાપ્રભુજીએ એને કહ્યું કે હવે તું સ્વતંત્ર થા અને તારા ઘરે જઈને ઠાકોરજીની સેવા કર, તો વિચારો 14 આંસુએ રડી રહ્યો છે કે મને નથી જ જવું, નથી જ જવું, નથી જ જવું, આપને મૂકીને કેમ જાઉં. તો એ પણ પદ્ધતિ હતી ખરી પ્રાચીન સમયમાં, પણ ગ્રહસ્થ આચાર્ય અને આજનો જે સમય છે એમાં હવે એ વસ્તુ શક્ય નથી કે આજનો કોઈ ગોસ્વામી કોઈ વૈષ્ણવ કે નવો વૈષ્ણવ છે એને પોતાના ઘરમાં રાખે અને વૈષ્ણવતાને શિક્ષા દીક્ષા આપી શકે, એવો સેટઅપ પણ આપણે ત્યાં નથી, એવી અમારે ત્યાંની રહેણીકરણી પણ નથી, જીવનશૈલી પણ નથી, અને લગભગ તો મોટાભાગના કોઈ નવીન અનુયાયીઓ પણ એવી જરૂરિયાત નથી અનુભવતા કે અમને આ બધાની કંઈ છે આવશ્યકતા છે. એટલે કદાચ આવું કોઈ સંકુલ ઊભું પણ કરવામાં આવે તો એમાં પછી અંધી ચીચી અને મધમાખીઓ ને એ બધા જ રહે, એમાં કોઈ મનુષ્ય તો આવે નહીં. એટલે આજે તો જે ધકેલ ગાડી ચાલી રહી છે એમાં આપણે સાવધ થઈને વધારે બગડે નહીં એવો પ્રયાસ કરી શકીએ છીએ, અને આજે આવા અત્યારે આપણે બેઠા છીએ એ રીતે થોડી અવેરનેસ લાવી શકીએ છીએ, કે થોડું વધારે કોઈના અંદર એવી પ્રેરણા થાય ને થોડું સુધરે માહોલ એમ. તો શરણાગતિના સ્તર ઉપર શ્રી મહાપ્રભુજી આપણને એ આપણો જે કમિટમેન્ટ છે પ્રભુ પ્રત્યેનું એને દીક્ષાના રૂપમાં બાંધવા માંગે છે, અને એની દીક્ષા છે શરણાગતિની, એને નામ દીક્ષા પણ કહેવામાં આવે છે, અને એનું બહુ નિંદાત્મક સ્વરૂપ કાન ફૂંકાવવા છે, જે અતિશય જુગુપ્સા પ્રેરક નામ છે એનું, કાન ફૂંકાવવા છે. તો હવે આ પછી પુષ્ટિ માર્ગી તરીકે એ વ્યક્તિનું શું કર્તવ્ય, કેમકે મહાપ્રભુજીના જે સાક્ષાત શિષ્યો છે એના તો દરેક પ્રસંગો આપણે જોઈએ છીએ, તો એ લોકો એમ પૂછે છે નિવેદન, નામ નિવેદન થયા પછી કે અમારો કહા કર્તવ્ય હે, અને મહાપ્રભુજી કહે છે કે હવે ઘરે જઈને પ્રભુની સેવામાં તત્પર થાવ. ઠાકોરજી એમના પરિવારમાં બિરાજતા હોય, મર્યાદા માર્ગી વિધિત હોય, એને ફરીથી પુષ્ટ કરીને પુષ્ટિ માર્ગી પરંપરા એમને શીખવે છે, અને પછી એ બધા સમર્પિત થાય છે. પણ બધી જગ્યાએ આવું નથી હોતું. મહાપ્રભુજીના સમયમાં આપના પ્રતાપબલથી અથવા તે સમયના જે જીવો છે એ કોઈક અવતારકાલીન જીવ સમાન સામર્થ્યવાળા હતા એવું આપણે વિચારીએ તો પ્રાયઃ આત્મનિવેદન કરી અને પ્રભુ સેવા પરાયણ થયા છે, સમર્પિત બન્યા છે. એટલે અને બીજી વસ્તુ એ છે કે જે ઉત્તમ જીવન જીવ્યા છે એમના ચરિત્રોનું નિરૂપણ પણ થઈ શક્યું છે. જે શરણાગતિ કે નામ માત્રની નામ મંત્રની દીક્ષા જેમણે લીધેલી છે એમના જીવન ચરિત્ર ઉપર બહુ પ્રકાશ પણ આપણી પાસે ઉપલબ્ધ નથી. પણ મહાપ્રભુજી જે આપણને ગ્રંથોમાં આદેશ આપે છે એમાં એક વાત બહુ સ્પષ્ટ છે કે જેણે પુષ્ટિ માર્ગમાં શરણ દીક્ષા માત્ર લીધી છે એણે પ્રભુની શરણાગતિ સુદૃઢ બને એના માટે ષોડશ ગ્રંથમાંથી મહાપ્રભુજીના કૃષ્ણાશ્રય, વિવેક ધૈર્યાશ્રય, પંચશ્લોકી આ કેટલાક એવા ગ્રંથો છે કે જેમાં આ સંબંધી ઉપદેશો અને જીવન પ્રક્રિયાનું નિરૂપણ મહાપ્રભુજીએ કરેલું છે. એનું નિરૂપણ અત્યારે કરવું એટલું પ્રાસંગિક નહીં બને, બહુ વિસ્તારનો વિષય છે. મુખ્ય મુખ્ય વાતો જ કહી રહ્યો છું. તે સિવાય શ્રી ગોસાઈજી આ બધા વિષયોમાં કોઈ ખાસ પ્રકાશ નથી પાડ્યો, પણ શ્રી ગોપીનાથજીએ મહાપ્રભુજીના જ્યેષ્ઠ પુત્રે જેમણે શરણાગત દીક્ષા જેમણે લીધેલી છે એમનું જીવન એમણે કઈ રીતે વિતાવવું જોઈએ, એની દિનચર્યા કેવી હોવી જોઈએ, એણે વર્ણાશ્રમ ધર્મ અને લોકધર્મનો નિર્વાહ કરતાં કરતાં પુષ્ટિમાર્ગી જીવન કઈ રીતે જીવી શકાય એની પૂરી માર્ગદર્શન શ્રી ગોપીનાથજીએ સાધન દીપિકા નામના ગ્રંથમાં આપ્યો છે. અહીંયા કદાચ ગ્રંથ હશે તો કોઈને ઈચ્છા હોય તો જોજો. એ ગુજરાતી અને વ્રજભાષા અનુવાદ સાથે પ્રકાશિત થયેલો છે. એ ગ્રંથના ઉપર અત્યારે વડોદરામાં જેમના વચનાવર છે જલભેદ ગ્રંથ ઉપર યોગેશ બાવાશ્રીએ આખા ગ્રંથનો અભ્યાસ વૈષ્ણવોને કરાવ્યો છે. એની ડીવીડી સીડી એ બધું પણ ઉપલબ્ધ છે. તો જે વિશેષ જેમને જિજ્ઞાસા હોય એ લોકો એનો પણ ઉપયોગ કરી શકે છે. સાહિત્યની સમૃદ્ધિની દૃષ્ટિથી હવે આપણે એકદમ પરાકાષ્ઠા ઉપર છીએ. કોઈ પણ લેવલ ઉપર આપણને કોઈ વસ્તુ નથી એવું આપણે નથી કહી શકતા. બધું ઉપલબ્ધ છે જો આપણી ઈચ્છા હોય એને નિષ્ઠાથી અભ્યાસ કરવાની, અનુસરવાની. તો શરણાગતિ માટે શ્રી મહાપ્રભુજી આપણને એ આદેશ આપે છે કે કૃષ્ણનો અનન્ય આશ્રય દ્રઢ થાય એના માટે વિવેક ધૈર્ય અને આશ્રય આપણને જાળવવું જોઈએ. આ વિષયનું નિરૂપણ કાલોલમાં આપણે એ ગ્રંથ ઉપર જ પ્રવચન છે ત્યારે આપણે એનો વિચાર ત્યાં કરવામાં આવશે. એના ઉપરને પણ બધા સાધનો ઉપલબ્ધ છે અત્યારે. ખાસ કરીને શરણાગતિમાં કેમ કે જો એ સ્તરથી આગળ વધી શકે કોઈ તો એના માટે તો ઘણું બધું કર્તવ્યના ઉપદેશના રૂપમાં મહાપ્રભુજીની આજ્ઞાઓ છે. પણ જો શરણાગતિની કક્ષામાં જે વ્યક્તિ છે એને પોતાની મનની જે ભાવના છે પ્રભુ પ્રત્યેની એના સિવાય એ બીજું કંઈ પોતે જીવનમાં કરી નથી શકતો ગમે તે કારણસર, પારિવારિક પ્રતિકૂળતા હોને કારણે, શારીરિક પ્રતિકૂળતાને કારણે, વ્યાવસાયિક પ્રતિબંધોને કારણે કે બીજી કોઈ વ્યસ્તતાને કારણે, તો મહાપ્રભુજી એને એમ કહે છે કે તે વખતે પ્રવૃત્તિરૂપ ઉપાયોના સ્થાને નિવૃત્તિરૂપ ઉપાય ઉપર વધારે ભાર આપીને આપણે આપણી સાધનાને પ્રબળ કરવી જોઈએ. પ્રવૃત્તિરૂપ ઉપાયનો મતલબ એ છે કે કોઈ વ્યક્તિ આવે કે હું શું કરું, તો આપણે એને એની ક્ષમતા અનુસાર કરીએ કે તું આમ કર, આટલા વાગે આમ કરજે, આના પછી આમ કર, આના પછી આમ કર. પણ આપણે જ્યારે એને એમ ચિંતા હોઈએ કોઈ કાર્યને તે વખતે એમ કે નહીં, આ તો મારાથી નહીં થાય, આટલા વાગે તો મને માફક ના આવે, આવું તો મેં કોઈ દિવસ સાંભળ્યું પણ નથી, આવું તો હું કોઈ દિવસ કરી ન શકું. હવે આપણે જે જે કાર્ય એને ચિંધીએ એમાં દરેકની અંદર એ પાણીમાં બેસતો હોય તો પછી આપણે એમ શું કહીએ કે તો બેઠો રહે. હવે બેઠી જાય એક દરેક પ્રસંગોમાં એવું બનતું હોય છે. કેટલાક લોકો એવા હોય કે જે લોકો બેસી રહીને પણ સખણા નહીં બેસતા હોય એમ. એટલે જે લોકો કામ કરતા હોય એ બેસી રહ્યો છે એનાથી થતું નથી, એની એની ગિલ્ટી ફીલ થાય, તેમ છતાં પણ હું કંઈક કરી રહ્યો છું એવો પોતાનો